श्री पद्म पुराण उत्तरखंड अध्याय 68 श्री भगवद गीता ना सातमा ने आठमा अध्याय नु महात्मय भगवान शिव कहे छे, हे पार्वती, हवे हूँ सातमा अध्याय नु महात्मय कहू छू, जेने सांभळीने कानों में अमृत नु सिंचन थाय छे। पाटलिपुत्र नामनों एक दुर्गम नगर छे, जेनु द्वार गोपुर घणो ऊंचू छे। ते नगर में शंकुकर्ण नामे एक ब्राह्मण रहतो हतो, तेणे वैश्यवृत्तिनो आश्रय लईने घणो धन कमायो, परंतु न तो कदी पितृनुं तर्पण कर्युं अने न देवताओनुं पूजन पण कर्युं। ते धन कमावामां तत्पर थईने राजाओने ज भोजन आप्या करतो हतो। एक समयनी वात छे, તે બ્રાહ્મણે પોતાના ચોથા લગ્ન કરવા માટે પુત્રો અને બંધુઓ સાથે યાત્રા કરી। રસ્તામાં અડધી રાત્રિના સમયે તે જ્યારે સૂઈ રહ્યો હતો, એક સર્પે આવીને દંશ માર્યો। તેના કારણે એવી સ્થિતિ થઈ ગઈ કે મણિમંત્ર અને ઔષધિ વગેરેથી પણ તેના જીવનની આશા અશક્ય જણાઈ। ત્યારબાદ થોડી જ વારમાં તેનું મૃત્યુ થઈ ગયું। પછી તે સર્પયોનિમાં ઉત્પન્ન થયો। તેનું ચિત્ત ધનની વાસનામાં આસક્ત હતું। તેણે પૂર્વજન્મની વાતને યાદ કરીને વિચાર્યું કે મેં જે ઘરની બહાર કરોડોનું ધન દાટી રાખ્યું છે, એનાથી આ પુત્રોને વંચિત કરીને સ્વયં તેની રક્ષા કરીશ। એક દિવસ સર્પની યોનિમાં પીડિત થઈને પિતાએ પુત્રને સ્વપ્નમાં આવીને પોતાના પુત્રોની સામે આવીને પોતાના મનની વાત કરી। ત્યારે તેના નિરંકુશ પુત્રોએ સવારે ઉઠીને બહુ જ આશ્ચર્ય સાથે એકબીજાને સ્વપ્નની વાત કરી। તેમાંથી વચલો પુત્ર કોદાળી હાથમાં લઈને ઘરમાંથી નીકળ્યો અને જ્યાં તેના પિતા સર્પયોનિ ધારણ કરીને રહેતા હતા તે સ્થાન પર ગયો। જો કે તેને ધનના સ્થાનની બરાબર જાણકારી ન હતી, છતાં તેણે ચિહ્નોથી તેનો યોગ્ય નિર્ણય કરી લીધો અને લોભ વૃત્તિથી ત્યાં જઈને લાંબા ઉદયના રાપડાને ખોદવાનો આરંભ કર્યો। ત્યારે તે રાપડામાંથી બહુ ભયંકર સર્પ નીકળ્યો અને બોલ્યો, અરે મૂર્ખ, તું કોણ છે? શા માટે આવ્યો છે? શા માટે બોર્ડને ખોદી રહ્યો છે? અથવા તને કોણે મોકલ્યો છે? આ બધું મને જણાવો। પુત્ર બોલ્યો, હું તમારો પુત્ર છું, મારું નામ શિવ છે, હું રાત્રે જોયેલા સ્વપ્નથી પ્રેરાઈને અહીં ધન લેવા માટે આવ્યો છું। પુત્રની આ અપ્રિય વાણી સાંભળીને તે સાપ હસીને ઊંચા અવાજે આ પ્રમાણે સ્પષ્ટ શબ્દોમાં બોલ્યો, જો તું મારો પુત્ર છે તો મને શીઘ્ર બંધનથી મુક્ત કર। હું પૂર્વજન્મમાં દાટેલા ધનના માટે જ સર્પ યોનિમાં ઉત્પન્ન થયો છું। પુત્રે કહ્યું, પિતાજી, તમારી મુક્તિ કઈ રીતે થશે એનો મને ઉપાય બતાવો, કેમ કે હું આ રાત્રિના સમયે બધાને છોડીને તમારી પાસે આવ્યો છું। પિતાએ કહ્યું, બેટા, ગીતાના અમૃત તુલ્ય સાતમા અધ્યાય સિવાય મને મુક્ત કરવામાં તીર્થ દાન તપ અને યજ્ઞ પણ સમર્થ નથી। માત્ર ગીતાનો સાતમો અધ્યાય જ પ્રાણીઓના જરા મૃત્યુ અને કષ્ટને દૂર કરનારો છે। પુત્ર, મારા શ્રાદ્ધના દિવસે સાતમા અધ્યાયનો પાઠ કરનાર બ્રાહ્મણને શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવો, એનાથી મારી મુક્તિ અવશ્ય થઈ જશે। વત્સ, પોતાની શક્તિ પ્રમાણે પૂર્વ શ્રદ્ધાથી વેદ વિદ્યામાં પ્રવીણ બીજા બ્રાહ્મણોને પણ ભોજન કરાવજો। સર્પયોનિમાં પડેલા પિતાના વચન સાંભળીને બધા પુત્રોએ તેની આજ્ઞા અનુસાર તથા તેનાથી પણ વધારે કર્યું। ત્યારે શંકુકર્ણ પોતાનું સર્પ શરીર ત્યાગીને દિવ્ય શરીર ધારણ કર્યું અને બધું ધન પુત્રોને આધીન કરી દીધું। પિતાએ કરોડોની જે સંપત્તિ વહેંચીને આપી હતી તેનાથી તે બધા સદાચારી પુત્રો પ્રસન્ન થયા। તેમની બુદ્ધિ ધર્મપરાયણ હતી, તેથી તેમણે વાવડી, કુવા, તળાવ, યજ્ઞ તથા દેવ મંદિર માટે તે ધનનો ઉપયોગ કર્યો અને અન્ય શાળા પણ બનાવડાવી। ત્યાર પછી સાતમા અધ્યાયનો સદા પાઠ કરતા રહીને તેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો। હે પાર્વતી, આ તમને સાતમા અધ્યાયનું મહાત્મ્ય કહ્યું, જેના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વ પાતકોથી મુક્ત થઈ જાય છે. ભગવાન શિવ કહે છે, હે દેવી, હવે આઠમા અધ્યાયનું મહાત્મય સાંભળો. તે સાંભળીને તમને બહુ આનંદ થશે. લક્ષ્મીજીના પૂછવાથી ભગવાન વિષ્ણુએ તેમને આ પ્રમાણે આઠમા અધ્યાયનું મહાત્મય કહ્યું હતું. દક્ષિણમાં આમર્દ કપૂર નામને એક પ્રસિદ્ધ નગર છે, ત્યાં ભાવ શર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેણે વેશ્યાને પત્ની બનાવી રાખી હતી. તે માંસાહારી, મદિરા પીનારો, સાધુઓનું ધન ચોરનારો, વ્યભિચારી અને હિંસામાં રુચિ રાખતો હતો. તે બહુ ક્રૂર સ્વભાવનો હતો અને મનમાં મોટા મોટા અરમાનો રાખતો હતો. એક દિવસ મદિરા પીનારાઓનો સમાજ ભેગો થયો હતો. તેમાં ભાવ શર્માએ પેટ ભરીને તાળી પીધી અને પછી અજીર્ણ થતા તે દૃષ્ટ મૃત્યુ પામ્યું. તે વૃક્ષ યોનિમાં બહુ મોટું તાડનું વૃક્ષ બન્યું. તેની ઘાટી અને ઠંડી છાયાનો આશ્રય લઈને બ્રહ્મ રાક્ષસ ભાવને પ્રાપ્ત થયેલા કોઈ પતિ પત્ની ત્યાં આવીને રહ્યા કરતા હતા. તેમના પૂર્વજન્મની ઘટના આવી છે. એક કુશબલ નામનો બ્રાહ્મણ હતો, જે વેદ વેદાંગના તત્વોનો જ્ઞાતા, સંપૂર્ણ શાસ્ત્રાર્થનો વિશેષજ્ઞ અને સદાચારી હતો. તેની સ્ત્રીનું નામ કુમતી હતું. તે અત્યંત ખોટા વિચારની હતી. તે બ્રાહ્મણ વિદ્વાન હોવા છતાં લોભવશ પોતાની સ્ત્રી સહિત ભેંસ, કાલપુરુષ અને ઘોડા વગેરેનું દાન લીધા કરતો હતો. પરંતુ તેને મળેલા દાનમાંથી બીજા કોઈને કોડી પણ આપતો ન હતો. તે બંને પતિ પત્ની કાલવશ મૃત્યુ પામીને બ્રહ્મ રાક્ષસ થયા. તેઓ ભૂખ તરસથી વ્યથિત થઈને આ પૃથ્વી પર ઘૂમતા રહીને તે તાડ વૃક્ષ પાસે આવ્યા. ત્યારબાદ પત્નીએ પતિને પૂછ્યું, નાથ, આપણું આ મહાન દુઃખ કઈ રીતે દૂર થશે? અર્થાત આ બ્રહ્મ રાક્ષસ યોનિમાંથી આપણી મુક્તિ કઈ રીતે થશે? ત્યારે તે બ્રાહ્મણે કહ્યું, બ્રહ્મ વિદ્યાના ઉપદેશ, અધ્યાત્મ તત્વનો વિચાર અને કર્મવિધિના વિના કઈ રીતે આ સંકટથી છુટકારો મળી શકે? આ સાંભળીને પત્નીએ પૂછ્યું, કિમ તદ બ્રહ્મ, કિમ અધ્યાત્મમ, કિમ કર્મ પુરુષોત્તમ? હે પુરુષોત્તમ, તે બ્રહ્મ શું છે, અધ્યાત્મ શું છે અને કર્મ કયું છે? તેની પત્ની આટલું કહેતા જ જે આશ્ચર્યની ઘટના ઘટી તે સાંભળો. ઉપરનું વાક્ય ગીતાના આઠમા અધ્યાયનો અડધો શ્લોક હતો. તેના શ્રવણથી તે વૃક્ષ તે જ સમયે પોતાના તાડરૂપનો ત્યાગ કરીને ભાવ શર્મા નામનો બ્રાહ્મણ થઈ ગયો. તત્કાળ જ્ઞાન થવાથી વિશુદ્ધ ચિત્ત થઈને તે પાપથી મુક્ત થઈ ગયો તથા તે અર્ધા શ્લોકના મહાત્મયથી તે પતિ પત્ની પણ મુક્ત થઈ ગયા. તેમના મુખમાંથી દેવ યોગ્ય આઠમા અધ્યાયનો આ અર્ધો શ્લોક નીકળી આવ્યો હતો. ત્યાર પછી આકાશમાંથી એક દિવ્ય વિમાન આવ્યું અને તે બંને પતિ પત્ની તે વિમાન પર બેસીને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ત્યાંનો આ સંપૂર્ણ વૃતાંત અત્યંત આશ્ચર્યજનક હતો. ત્યાર પછી તે બુદ્ધિમાન બ્રાહ્મણ ભાવ શર્માએ આદરપૂર્વક તે અર્ધા શ્લોકને લખ્યો અને દેવાધિદેવ જનાર્દનની આરાધના કરવાની ઈચ્છાથી તે મુક્તિદાયીની કાશીપુરીમાં ચાલ્યો ગયો. ત્યાં તે ઉદાર બુદ્ધિના બ્રાહ્મણે કઠોર તપ કર્યું. તે સમયે ક્ષીરસાગરની કન્યા ભગવતી લક્ષ્મીએ હાથ જોડીને દેવતાઓના પણ દેવતા જગતપતિ જનાર્દનને પૂછ્યું, હે નાથ, તમે એકદમ નિંદ્રામાંથી ઊભા કેમ થઈ ગયા? શ્રી ભગવાન બોલ્યા, દેવી, કાશીપુરીમાં ભાગીરથીના તટ પર બુદ્ધિમાન બ્રાહ્મણ ભાવ શર્મા મારા ભક્તિરસથી પરિપૂર્ણ થઈને અત્યંત કઠોર તપસ્યા કરી રહ્યો છે. તે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરીને ગીતાના આઠમા અધ્યાયના અર્ધા શ્લોકનો પાઠ કરે છે. હું તેની તપસ્યાથી બહુ સંતુષ્ટ છું. ઘણી વારથી તેની તપસ્યાના ફળનો વિચાર કરી રહ્યો છું. હે પ્રિય, અત્યારે તે ફળ આપવા માટે હું આતુર છું. પાર્વતીએ પૂછ્યું, હે ભગવાન, શ્રી હરિ સદા પ્રસન્ન હોવા ઉપરાંત જેના માટે ચિંતિત થઈ જાય એવું તે ભાવ શર્માએ કયું ફળ પ્રાપ્ત કરી લીધું? શ્રી મહાદેવજી બોલ્યા, હે દેવી, દ્વિજશ્રેષ્ઠ ભાવ શર્મા પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુની કૃપા મેળવીને આત્યંતિક મોક્ષને પ્રાપ્ત થયા તથા તેના અન્ય વંશજ પણ કે જે નરક યાતનામાં પડ્યા હતા તેના જ શુભ કર્મથી ભગવદ્ ધામને પ્રાપ્ત થઈ ગયા. હે પાર્વતી, આ આઠમા અધ્યાયનું મહાત્મ્ય સંક્ષેપમાં જ તમને કહ્યું છે, આના પર સદા ચિંતન કરતા રહેવું જોઈએ. અધ્યાય 68 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.